ની અનુવૃત્તિ જોઈ. ઉનાના માધવજીભાઈ એમણે દેવના એક વર્ષ સુધીના પાકા થાળની વ્યવસ્થાઓ કરી, એ યજમાન થયા. એ પ્રસંગ આપણે ગઈકાલે જોયો હતો. મુહૂર્ત વિક્રમ સંવત 1976 વસંત પંચમીનું હતું. મહારાજશ્રીના આજ્ઞાપત્ર પ્રમાણે અહીંયા બધી વ્યવસ્થાઓ થઈ ગઈ, દેવની મૂર્તિઓ કંડારાઈ ગઈ અને દેવ પણ પધારી ચૂક્યા. સાથે દેવના સીધા સામાન થાળની વ્યવસ્થાઓ પણ થઈ. એટલે સંતો અને આગેવાન હરિભક્તો એમણે મહારાજશ્રીને ખબર મોકલા કે મહારાજશ્રી આપના આજ્ઞાપત્ર પ્રમાણે મોટું મંદિર થયું છે, દેવની મૂર્તિઓ તૈયાર થઈ છે, શિખરબદ્ધ મંદિર નથી કર્યું, શિખરો બાકી છે અને દેવના થાળની વ્યવસ્થાઓ પણ થઈ ગઈ છે. તો આ પ્રતિષ્ઠા માટે પધારો. મહારાજશ્રી છે એ વડતાલથી સંઘ લઈ અને સંતો ભક્તોની સાથે નીકળ્યા. એમાં અડધે સુધી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે આચાર્યને આવતા સાંભળી અને એમને સામે જઈ એમને રિસીવ કરવા અને જ્યારે વિદાય લે ત્યારે એમને ગામની ભાગોળ સુધી વિદાય આપવા જવું. એટલે આ બાજુથી સદગુરુ નારાયણદાસજી સ્વામી વગેરે અડધે સુધી ગયા અને સંઘની સાથે જોડાઈ અને પાછા ઉના બાજુ આવતા હતા. ત્યારે રસ્તામાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીર વિસ્તારની અંદર હનુમાનપુરા ગામ આવેલું છે. આ ગામમાં ખૂબ સારો સત્સંગ સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી, નારાયણદાસજી સ્વામી, કૃષ્ણચરણદાસજી સ્વામી આ બધા સંતો અવારનવાર પધારતા. સંઘ છે એ ગામડાઓમાં વિચરણ કરતો કરતો એ હનુમાન પર આવ્યા. ઓઢાના સમઢિયાળા વગેરે બધા થઈ અને પછી હનુમાનપુરા પધાર્યા. સાંજનો 5 વાગવાનો સમય હતો. હરિભક્તોએ સંઘના ઉતારા માટે તંબુઓ અને રાવટીઓ એ બધું તૈયાર કરી રાખેલું. અગાઉથી અમૃત ગોઠવાઈ ગયો હોય, હરિભક્તોને કહેવાઈ ગયું હોય વ્યવસ્થાઓ, કારણ કે બહુ મોટો સંઘ મહારાજશ્રીની સાથે વરતાલથી બધા સંતો ભક્તો હરિભક્તો બ્રહ્મચારીઓ પધારતા હોય. એ જૂનો સમય એટલે એમની સાથે ઘોડાગાડી, બળદ ને ઊંટ ને એટલે એમની પણ સામે વ્યવસ્થા કરવાની હોય. જેટલી હરિભક્તોની વ્યવસ્થા એટલી સામે માલઢોર હોય એમની વ્યવસ્થા. આ બધી જ વ્યવસ્થાઓ અહીંયા હરિભક્તોએ ખૂબ હોંશથી કરી. મહારાજશ્રી પધારતા હોય, આટલા બધા સંતો પધારતા હોય એટલે સહેજે બધાને આનંદ હોય. અને આયોજન પ્રમાણે સંઘ છે એ એક ટક રોકાવાનો હતો, એટલે એક રાત્રિ જેવું રોકાવાના હતા. સાંજે 5 વાગે આવ્યા, રાત રોકાઈ, બીજે દિવસે સવારમાં નીકળી જવાના હતા. પણ અચાનક એવું થયું કે અણધાર્યો વરસાદ એટલો બધો પડ્યો, માવઠું કહેવાય વસંત પંચમીના પહેલાં વરસાદ પડે. હમણાં આપણે નહોતો 2-3 દિવસ પહેલાં ધમધોકાર, આપણે તો અહીંયા ઓછો હતો પણ જ્યાં હતો ત્યાં વધારે હતો. એવી રીતે અણધાર્યો અતિ વરસાદ પડ્યો. તંબુઓ રાવટીઓ હવે એ જ્યાં ખુલ્લી જગ્યાઓમાં બાંધી હોય ત્યાં બધું કાદવ કીચડ થઈ ગયું. ગામડાના એ 100 વર્ષ પહેલાંના જૂના રસ્તાઓ એ બધા પાણીથી ભરાઈ ગયા, એમાં કાદવ કીચડ બધું થઈ ગયું. સંઘ તો આવી ગયો રસોઈ માટેનું સીધું સામાન પણ તૈયાર છે, પણ હવે વરસતા વરસાદે રસોઈ કેમ કરવી આટલા મોટા સંઘને જમાડવા? કાદવ કિચડમાં પાછા ખૂંતા ખૂંતા ને રસોઈ થઈ જાય તો પછી પીરસવા કેમ જવું, પહોંચાડવું કેમ એક એક તંબુએ? અને સંઘને ભૂખ્યો પણ ન રખાય. હરિભક્તોએ તાબડતોબ ખીચડી બનાવી, આમ બનાવી પાકા, પહેલાં તો બધું આખું પાકા થાળ કરવાનું નક્કી કર્યું હતું, પછી એમ થયું કે અત્યારે આપણે ખાલી ખીચડી અને દૂધ આ બેવાનું તૈયાર કરી એ તાત્કાલિક તૈયાર થઈ જાય અને ઓછી મહેનત પડે અને એ રાઉટીઓમાં પહોંચાડી દઈએ, એટલે સંતો હરિભક્તો એ ભૂખ્યા ન રહે. ખીચડી અને દૂધ એ તૈયાર થયું થાળધરાણા અને એ પહોંચાડવામાં આવ્યું. હરિભક્તોને સંતોષ ન થયો, મનમાં એમ થયું કે આટલા બધા સંતો ભક્તો મહારાજશ્રી બધા પધાર્યા અને આવું થાય યુવાનને. હરિભક્તોએ એવું નક્કી કર્યું કે ચાલો આપણે એક બીજું કરીએ. એક હરિભગતને ત્યાં ખૂબ સારી શેરડીનો વાડ હતો. થોડા યુવાનની હવે વાત કરી કે અત્યારે આપણે બીજું કંઈ જમાડ્યું નથી, ખીચડી અને દૂધમાં બધાને રાજી કર્યા છે, તો તમારા ખેતરમાં શેરડી છે તો અત્યારે આપણે શેરડી લઈ આવીએ અને બધાને શેરડી જમાડીએ. કે હવે કાદવ કિચડ ખૂંતા ખૂંતા યુવાનિયાઓ સાંજના સમયે એ ખેતરમાં ગયા, શેરડીઓ વાઢી અને ભારા તૈયાર કર્યા, શેરડી લઈ આવ્યા. અહીંયા ખીચડી અને દૂધ એ બધું સંતોએ જમાડીને બધા વ્યવસ્થાઓ થઈ, જમી રહ્યા, પછી સાંજે આરતી ને એવું બધું થયું અને યુવાની હવે બધાએ સંતો હરિભક્તોને બધાને શેરડી એક એક પહોંચાડી. શેરડી ઉત્સવ જેવું થયું. સંઘય ચાલીને થાક્યો હતો, વાતાવરણ બધું ઠંડુ, ગોદડા ગાદલાની વ્યવસ્થામાં કંઈ કમી નહોતી અને ખીચડી દૂધ ઉપર એવી મીઠી મધ જેવી શેરડી એ જેમાં બધાને સુખેથી નિંદર આવી ગઈ. સવારમાં બધા ઉઠ્યા પણ હજી કાંઈ ચાલી શકાય એવું હતું નહીં. નવા ધોવાની બધી વ્યવસ્થાઓ એ થઈ, પણ હવે કાદવ કિચડમાં થાય કેવી, કારણ કે બધાએ જવાનું તો ખેતરમાંથી રાઉટીઓમાંથી જ. એટલે સંતો ભક્તોએ એવું નક્કી કર્યું કે આમાં આપણા ગાડાઓ ચાલશે નહીં, આપણે માંડ માંડ ચાલી શકીએ છીએ, એમાં ગાડા ક્યાંથી ચાલે, તો આપણે હજી અહીંયા રોકાઈ જઈએ, ના થોડું કંઈક સુકાઈને પછી આપણે સંઘને આગળ લઈ જઈએ. એટલે આગલા દિવસનું જે સીધું હતું એ સીધા સામાનમાંથી હવે વરસાદ રહી ગયો એટલે રસોઈ તૈયાર થઈને, પાકી રસોઈ તૈયાર થઈ. હરિભક્તો રાજી થયા કે હાલો અમારો સંકલ્પ મનોરથ હતો એ પૂરો થયો. ખૂબ ભાવથી સંતોએ રસોઈ બનાવી અને બધાને જમાડ્યા. બપોરનું ટાણું એ સચવાઈ ગયું. બપોર પછી નીકળવાનું હતું તો વળી પાછા આગેવાન સંતે કહ્યું કે નીકળાય એવું નથી, આમ તપાસ કરી આવ્યા હશે થોડે સુધી, તો હજી રોકાવવું પડશે. વળી સંઘ રોકાણો. હવે સાંજની વ્યવસ્થા કરવાની થઈ. નાનું ગામ, એક જ ટંકનું એમણે તૈયારીઓ કરી હતી, આટલો મોટો સંઘ આવ્યો હોય એટલે. હવે સાંજના સીધા સામાનની વ્યવસ્થા પાછી ગામમાંથી ગમે એટલું ભેળું કરો તો એ ભેળું ન થાય. એટલે હરિભક્તોએ નક્કી કર્યું કે બાજુમાં ડેડાણ ગામ છે અને ડેડાણમાંથી થોડું ખરીદી આવીએ અને સાંજની વ્યવસ્થા કરીએ. હવે કાદવ કિચડ એમાં એ બિચારા ખરીદીને લાવે કેમ, ગાડા તો લઈ જવાતા નથી એટલે ઘોડાઓ તૈયાર કર્યા, કે ઘોડા ઉપર થોડું થોડું લઈ આવીએ ને 5-10-15 જણા જઈએ. કે જેવા ઘોડા તૈયાર થયા નારણદાસ સ્વામી સાથે, સ્વામીને ચિંતા થઈ એટલે સ્વામીએ પૂછ્યું, ભક્તો કઈ બાજુ અત્યારે આ ઘોડા તૈયાર કરીને? સ્વામી, ડેડાણ જઈએ છીએ. કેમ? તો કે સ્વામી, સાંજે સંઘને જમાડવાનો ને, અમે તો એક ટંકની વ્યવસ્થા કરી હતી અને એ સીધો સામાન તો બપોરે વપરાઈ ગયું, એટલે સાંજ માટે સીધું સામાન લેવા માટે જઈએ છીએ. નારણદાસ સ્વામી બોલ્યા કે ભક્તો ક્યાંય નથી જવું આપણે, સીધા સામાનની વ્યવસ્થા મહારાજ કરશે. કે તમે અહીંયા બેસો, આટલા બધા સંતો ભક્તો મહારાજ શ્રી પધાર્યા છે, એમનો દર્શન એમના સત્સંગનો લાભ લ્યો, કે સીધાની ચિંતા મૂકો, કે સ્વામીના વચનમાં વિશ્વાસ. એ ભક્તોએ ઘોડા છોડ્યા હતા એ પાછા બાંધી દીધા અને બધા સંતોનો સત્સંગને દર્શનને એ બધું સમાગમમાં લાગ્યા. આ બાજુ મહારાજશ્રી અહીંયા પધાર્યા છે હનુમાનપરા, આજુબાજુના ગામડાઓમાં સેજે સમાચાર મળી જાય, ફાચરિયા, ડેડાણ, નિંગાળા, જામકા, ગોરાણા, આ બધા ગામના હરિભક્તો, એમને મનમાં એમ થયું કે મહારાજશ્રી આટલા સંતો, આ બધાનો દર્શનનો અવસર આપણને ક્યારે મળે, અને એ અહીંયા આવ્યા હોય ત્યારે. આપણે તો વડતાલ જઈએ, ઉત્સવ સમયમાં જઈએ અને દર્શન થાય એ તો સમજી શકાય, પણ આપણી બાજુમાં આવ્યા છે. પણ બીજી બાજુ આ વરસાદ ને બધા કાદવ કિચડ એટલા બધા, પણ એ ભાવિક ભક્તજનો, એમને એમ થયું કે કાદવ કિચડ એમના અવરાયા, આપણે જો અવરાઈ જઈએ તો આપણને ભગવાન મન સાધુમાં હેતુ ઓછું કહેવાય. હલો, કેવી એમની સમજણ! આપણે તો થોડીક ટાઈટ વધારે પડે ને ત્યાં સભામાં સંખ્યા પાખી થઈ જાય. પૂછી, કેમ કાલે નહોતા દેખાતા ભગત? તો કે સામે, હમણાં ટાઈટ બહુ પડવા માંડી છે, કે સવારમાં વહેલું ઉઠાતું નથી, કે અને ઉઠીએ તો બહાર નીકળવાનું મન થતું નથી, કે અને એ ભક્તોએ, કાલથી ધનુર્માસની કથા ચાલુ થાય છે ને, આના કરતાં વહેલી થશે. અત્યારે તો આપણે 7:30 વાગે ભેળા થઈએ છીએ, કાલથી 7 વાગે થવાનું છે. અને ઠંડી એમ કે છે, હવામાન ખાતાએ એવી જાહેરાત કરી છે, હલો, કે આજથી એટલી બધી કડકડતી ટાઢ પડવાની છે. ભાઈ, હું નથી કહેતો, હવામાન ખાતાએ કીધું છે અને આ પહેલી વખત એમનું સાચું પડ્યું છે. આ એમણે એવું કીધું કે 3 દિવસ માવઠું થશે, તો 3 દિવસમાં માવઠું સંકેલાઈ ગયું, સાચું પડ્યું કે નહીં? અને હવે વાદળાઓ બધા વિખેરાઈ જશે ને, વાદળાઓ વિખેરાશે ને પછી ટાઢ પડશે કે? એટલે જેમ હવામાન ખાતું કહે છે એ જ પ્રમાણે કરે છે. એટલે એક છોકરાએ તેના પપ્પાને કહ્યું કે પપ્પા, મહારાજે વચનામૃતમાં એમ લખ્યું છે કે જેના વરસાવ્યા મેઘ વરસે છે, અને જેનું રાખ્યું આકાશ અધર રહ્યું છે, જેના આધારે આ વાદળાઓ હાલે ચાલે છે ને, એને વિશે જળ રહ્યું છે, આ બધા આશ્ચર્ય છે એ ભગવાન કરે છે. ના ના પપ્પા, આ તો હવામાન ખાતું કરે છે. જુઓ જી, હવામાન ખાતું કીએ ત્યારે વરસાદ વરસે છે, ને હવામાન ખાતું કીએ ત્યારે વરસાદ વરસતો બંધ થઈ જાય છે. પપ્પાએ કીધું, દીકરા જાલો રે, આ તો પહેલી વખત સાચું પડી ગયું. કે બાકી ઘણી વખત એવું થાય કે હવામાન ખાતાએ આગાહી કરી હોય કે હવે પછી 10 દિવસ સુધી વરસાદની એલી મંડાશે, ચોમાસું ચાલુ થવાનું હોય ને એટલે તરત મંડે આગાહી આવવા હો, અને જેવું ખાતાએ આગાહી કરી અને પવન બદલાય, 10 દિવસ તો શું, 1 મહિના સુધી વરસાદ ન આવે, આખું ચોમાસું પાછું ઠેલાઈ જાય, આવું પણ થાય છે. એટલે આવતીકાલથી તો કડકડતી ટાઢ પડવાની છે, અને આવતીકાલથી ધનુર્માસનો પ્રારંભ થવાનો છે, આવતીકાલથી આપણી કથા વહેલી ચાલુ થવાની છે, ત્યારે આ પ્રસંગને યાદ કરી અને ઘેરેથી નીકળવું. બોલો જય સ્વામિનારાયણ. એ ભક્તો બધા ગામડાના સંતોમાં હેત, મહારાજશ્રી એમના દર્શન, બધા ભક્તો એ કાદવ કીચડ ખૂંતા ખૂંતા ગામડે ગામડેથી, જે પોતાની પાસે હોય. મહારાજે શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે મંદિરે જવું, આચાર્ય મહારાજની પાસે જવું ત્યારે ખાલી હાથે ન જવું, જેમની પાસે જે જે સગવડતાઓ હતી એ બધા સીધું સામાન, કોઈ ઘી લઈ આવ્યા, કોઈ ગોળ લઈ આવ્યા, કોઈ લોટ લઈ આવ્યા, શાક બકાલું હોય તો એ લઈ આવ્યા, અને એ બધા દર્શન કરવા આવવા માંડ્યા. એક ટંકનો સીધો સામાન નહોતો, ત્યાં ત્રણ દિવસનો સીધો સામાન ભેળું થઈ ગયો. નારણદાસ સ્વામી બોલ્યા ને કે મહારાજ સીધા સામાનની વ્યવસ્થા કરશે, કે તમે ચિંતા ન કરો કે. અને મહારાજ આ બધા ભક્તોના હૃદયમાં વસી અને સીધા સામાન લઈ અને ભક્તો બધા મહારાજશ્રી અને સંતોના દર્શને પધાર્યા. ચરણમાં ભેટ મૂકતા જાય, દર્શન કરતા જાય, સમાગમ કરતા જાય, રોકાય અને વળી પાછા જેમ સમય મળે એ પ્રમાણે વળી પાછા નીકળતા જાય. સંઘ એક દિવસ રોકાવાનો હતો, એક ટંક રોકાવાનો હતો, એમના બદલે ત્રણ દિવસ સુધી સંઘ રોકાણો હનુમાનપરામાં. હરિભક્તો બધા, જે ગામના હનુમાનપુરાના હરિભક્તો હતા, એ બધા હવે જોશમાં આવી ગયા. સીધા સામાનની વ્યવસ્થા થઈ ગઈ, હવે તો મહારાજશ્રી જેટલું રોકાય એટલો વાંધો નથી. ત્રણ દિવસનું સીધું સામાન આવ્યું છે એટલે ત્રણ દિવસ તો રોકાય જ, અને ત્રણ દિવસ સુધી કંઈ રસ્તાઓ સારા થવાના નહોતો એટલે સંઘ નીકળી શકે એમ પણ નહોતો. ત્રણ દિવસ સુધી સત્સંગ ભક્તિ આ બધાની એલી વરસી અને બધાના સીધા સામાનની વ્યવસ્થા થઈ. ત્રણ દિવસ પછી સંઘ નીકળવાનો થયો. ઘોડાઓ તૈયાર થયા, ગાડા બળદગાડા તૈયાર થયા, એટલે હરિભક્તો ભાવભરી વિદાય આપતા હતા, બધાના આંખમાં આંસુડા હતા. કેવું એ ભક્તોને હેત હશે. આજે પણ આપણે ગીરમાં કાળુ ભગત છે, સંતો જાય એમનું હૃદય ભરાઈ જાય. એમની પાસે ફૂલની બે પાંખડીઓ કે એકાદો હાર હોય કે ક્યારેક ન હોય, એ સંતોનું સ્વાગત કરે ને આંસુડાથી સ્વાગત કરે અને વિદાય આપે ત્યારે એનું હૃદય ભરાઈ ગયેલું હોય. આંસુડાથી વિદાય આપે, હૃદયનો ભાવ એવો, અને તર બિચારા કાચા ઝૂંપડામાં રહીએ છે, નેસમાં રહીએ છે. ગામડાના ભોળા ભક્તો ભલે જાજુ ભણ્યા નહોતા, પણ સંતોમાં આત્મબુદ્ધિ કરવાનું ભણ્યા હતા. એવું હેત આપણને સંતોમાં, ભક્તોમાં, મહારાજમાં થાય. આ સંઘને વિદાય આપતા અબાલ વૃદ્ધ સૌ કોઈ, કોઈ એવું નહોતું કે એની આંખમાં આંસુડા ન હોય. અને એટલા બધા દિવ્યતા સાથે કે ત્રણ ત્રણ દિવસ સુધી મહારાજશ્રી અમારા ગામમાં રોકાણા, આટલા બધા સંતો અમારા ગામમાં રોકાણા, આવો લાભ કે દિવસે મળે, અને ત્રણ દિવસ સુધી અમને સેવાનો અવસર મળ્યો, હવે આવો ક્યારે લાભ મળશે? એમનું એક દુઃખ, એક વિયોગનું દુઃખ, રડતા રડતા એમણે વિદાય આપી. એટલે આગેવાન સંત હતા, એમણે હરિભક્તોને કહ્યું કે મેઘરાજાની કૃપા થઈ એટલે તમને આટલો બધો લાભ મળી ગયો, કે સંતો ભક્તો ત્રણ દિવસ સુધી રોકાણા, જો મેઘરાજાની કૃપા ન થઈ હોત તો એક ટંકમાં નીકળી જવાના હતા. એટલે ભક્તો બોલ્યા કે સ્વામી, મેઘરાજાની કૃપા તો બરાબર, પણ અમારા માટે તો નારણદાસ સ્વામીની કૃપા થઈ ને, એટલે સંઘ ત્રણ દિવસ રોકાણો, સંઘને અમે ત્રણ દિવસ સુધી સાચવી શક્યા, નહીતર આ સીધા સમાનની વ્યવસ્થા નાનકડા ગામમાં અમારે ક્યાંથી કરવી? અમારે નારણદાસ સ્વામીની કૃપા, અમારા ગામની આબરૂય સચવાઈ ગઈ. પછી સંતો ભક્તો સંઘ છે એ વિદાય લઈ અને ઉના પધાર્યા. વસંત પંચમીના દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ મહારાજશ્રીના હાથે. ત્યાં પણ ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવાયો. એ બધા શેઠિયાઓએ આજુબાજુના ગામડાઓની અંદર પણ મહારાજશ્રીનું વિચરણ કરાવ્યું, બધા ભક્તોને લાભ મળે એટલા માટે. બધા ભક્તો ગામડે ગામડેથી એ ઉત્સવમાં પધાર્યા. જેમ જૂનાગઢની અંદર મોટો ઉત્સવ થાય અને સંતો ભક્તો એમના દર્શનને માટે ગામડે ગામડેથી હરિભક્તો ઉમટી પડે, એ રીતે શ્રીપતિ પ્રસાદજી મહારાજ અને સંતો જૂનાગઢથી, ધોલેરાથી, ધામધામથી સંતો પધારેલા વડતાલથી, એ બધા સંતો ભક્તોના દર્શન કરવા માટે, ઉત્સવનો લાભ લેવા માટે બધા ભક્તો પધાર્યા. ધામધૂમથી ઉત્સવ પૂર્ણ થયો, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. મહારાજશ્રીને એ બધા નીકળી ગયા. મહારાજશ્રી પણ ખૂબ રાજી થયા કે મંદિર ખૂબ સરસ મોટું કર્યું, શિખરના કામ અધૂરા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ નારણદાસ સ્વામીના અધૂરા શિખરના કામ એમણે પૂરા કર્યા. એ પ્રસંગો જોઈશું ત્યારે આપણે ડિટેલથી લઈશું. અને ઉનાના એવી રીતે મંદિરો પૂર્ણ થયા. બાલમુકુંદા સ્વામી, નારણદાસ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ, આ ત્રણેય સંતોએ ઉનાના મંદિરની અંદર સેવા કરી, હરિભક્તોને સત્સંગનું પોષણ આપી અને આ મોટું ધામ છે એ વિકસાવ્યું. હનુમાનપરામાં જેવી રીતે સંઘ પધાર્યો અને એ ભક્તોને બધાને સત્સંગનો લાભ મળ્યો, એવી રીતે સંતો જ્યારે એ બાજુ પધારતા, નારણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી, તો એ અવારનવાર હનુમાનપુરા આવે અને આજુબાજુના વિસ્તારમાં સત્સંગનું પોષણ કથા વાર્તાથી એ સંતો અવારનવાર આવીને કરતા રહે. એકવાર સદગુરુ નારણદાસજી સ્વામી અને કૃષ્ણચરણદાસજી સ્વામી દેતળ થઈને ડેડાણ પધારેલા. સ્વામી ડેડાણ પધાર્યા છે સાંભળી હનુમાનપરાથી રત્નાભાઈ, ભીખાભાઈ, જીવરાજભાઈ, હરિભાઈ, જાગાભાઈ, આ બધા ભક્તો પણ સ્વામીના દર્શન માટે ડેડાણ આવેલા. હરિભક્તોના નાના નાના છોકરાઓ ડાયાભાઈ, વલ્લભભાઈ, મોહનભાઈ, એ બધા પણ સાથે હતા. છોકરાઓને લઈને હરિભક્તો દર્શને આવ્યા હતા. પછી સ્વામીએ વાત કરી કે રત્નાભાઈ, હવે આ છેલ્લા દર્શન છે, આ છેલ્લા દર્શન કરી લેજો, કે હવે ભેળું નહીં થવાય, અને બધા મહારાજની આજ્ઞા ઉપાસનામાં રહેજો. એટલે સ્વામી ધામમાં જવાના હશે એના થોડાક દિવસ પહેલાંનો આ પ્રસંગ હશે. હનુમાનપુરાની વાત નીકળે એટલે પ્રસંગ પતાવી દઈએ. અને સૌ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરજો. સ્વામીની વાત સાંભળી અને રત્નાભાઈ હતા એ દિલગીર થયા કે ના સ્વામી, તમને હજી મહારાજ અહીંયા ખૂબ રાખે. અરે રત્નાભાઈ, આ લોકમાં શું માલ છે, હવે મહારાજના ધામમાં જઈને મહારાજના સુખે સુખિયા થવું છે. રત્નાભાઈ કહે કે સ્વામી, આપ અમને રૂડા આશીર્વાદ આપો. અને નાના નાના છોકરા બેઠા હતા એની બાજુ આમ હાથ જોઈ, હાથ દેખાડી, ઈશારો કરી અને સ્વામીને કહ્યું કે સ્વામી, આ અમારી નવી પેઢી છે, એમને ખાસ આશીર્વાદ આપો કે એ સત્સંગ રાખે. વાત સાંભળીને સ્વામી રાજી થયા. સ્વામીએ કહ્યું કે આ બધા છોકરાઓ ખૂબ સુખી થશે, મહારાજ એમને સુખી રાખે, અને આ બધા છોકરાઓ સત્સંગમાં પણ બળિયા થશે કે, અને એમના વંશમાં પણ સત્સંગ રહેશે કે. આવા સ્વામીએ આશીર્વાદ એ હનુમાનપરાના ભક્તોને આપેલા. નાના નાના છોકરાઓ એ વલ્લભભાઈ, ડાયાભાઈ, મોહનભાઈ વગેરેને જોઈને સ્વામીએ આશીર્વાદ આપ્યા. અને એ આશીર્વાદથી આજે પણ એ ડાયાભાઈ, વલ્લભભાઈ, મોહનભાઈ વગેરે એમના દીકરાઓ, પ્રપોત્રો એ બધાની અંદર ખૂબ સારો સત્સંગ છે. સ્વામીના આશીર્વાદ ફળ્યા એ. નહીંતર આવા સમયની અંદર સત્સંગ રહેવો એ કઠણ છે. અત્યારે ગામડાઓ પણ શહેર જેવા થઈ ગયા છે. ત્યાર પછી સ્વામી ફાચરિયા, નિંગાળા, આજસંગ, દેતડ વગેરે ગામડાઓમાં ખૂબ વિચર્યા. આ સાથે હરમડિયા, ગીરગઢડા, બારપટોળી, આંબરડી, રામાપર, તોરી, ચોરવાડી આ બધા ગામોમાં સ્વામીએ નવા મંદિરો બંધાવ્યા. અનેક ગામડાઓની અંદર જૂના મંદિરો હતા એમનો જીર્ણોદ્ધાર કરી અને સ્વામીએ એ મંદિરોને વળી પાછા નવા અને ભક્તોને સત્સંગનું સુખ આવે એવા કર્યા. સદગુરુ નારાયણદાસજી સ્વામી એમના સામર્થ્ય ઐશ્વર્ય, ભગવાન જેવું સામર્થ્ય અને ભગવાન જેવું ઐશ્વર્ય, અનંત પરચાવો છે. હજી તો આપણે અડધે પહોંચ્યા છીએ. હવે કાલથી પછી વાસુદેવ મહાત્મ્યની કથા શરૂ થાય છે, એટલે થોડા દિવસ સુધી આ સંત ચરિતમની કથા એ આપણે પોઝ રાખીશું, સ્ટોપ કરીશું, અને વળી પાછું ધનુર્માસ પૂર્ણ થાય, વાસુદેવ મહાત્મ્યની કથા પૂર્ણ થાય, ત્યાર પછી વળી પાછા આ પ્રસંગો એ આપણે, હવે તો જે પ્રસંગો આવે છે એ બધા એવા પ્રસંગો છે કે આપણને આશ્ચર્ય થાય. ગુણાતીતાનંદ સ્વામીએ એક વખત એવું કહેલું, સ્વામી આમ ફોર્મમાં આવીને બોલી ગયા હશે, કે પૂર્વે જે મોટા મોટા અવતારો થઈ ગયા અને એમને વિશે જેવું સામર્થ્ય હતું, એવું સામર્થ્ય આજે સત્સંગમાં બધી જગ્યા ઉપર દેખાય છે. હવે સ્વામી હતા ત્યારે તો જેવું દેખાતું હતું, એવું ને એવું જ સામર્થ્ય સદગુરુ નારાયણદાસ સ્વામી એમના એવા પ્રસંગો આવે છે. આપણે આગળ થોડા પ્રસંગો જોયા. સ્વામીએ પાણી, મીઠા પાણી કર્યા, ખારા પાણીમાંથી મીઠા પાણી થયા, આ ઉનાના બધા કામકાજ થયા, એમાં પથ્થરની ખાણો જ્યાં શક્ય નથી, અસંભવ છે, એ જગ્યા ઉપર મહારાજને પ્રાર્થના કરે ને મહારાજ એમના કામ કરે ને પાકા પથ્થરની ખાણો નીકળે. મહારાજ કેટલા એમને વશ હશે, અને એમને મહારાજ સાથે કેટલી એકાત્મતા હશે કે એ સંકલ્પ કરે ને મહારાજ સર્જન કરે. સંકલ્પ નારાયણદાસ સ્વામી કરે અને સર્જન મહારાજ કરે. મહારાજ પોતાનું અન્યથા કરતું સામર્થ્ય, અન્યથા કરતું શક્તિ વાપરી અને મહારાજ છે સર્જન કરે. આપણે માત્ર સંકલ્પ કરવાનો. અને એમ છતાંય તે એ સંત અને ભગવાન અને પોતાના ગુરુ એમને વિશે એટલો દાસત્વ ભાવ, આગળ પ્રસંગો આવશે એમાં આવે છે, કે જેમ બાલમુકુંદાસ સ્વામીના પ્રસંગો આપણે સાંભળ્યા, સ્વામી ગામડે ગામડે વિચરણ કરે ને કોઈ દુખ્યો હોય અને સ્વામીની પાસે આવીને એમ કહે કે સ્વામી મારે ધામમાં જવું છે, તો સ્વામી મહારાજને પ્રાર્થના કરે ને એમ કહે કે ભગત અહીંયા બેસો, બે કલાક મહારાજની મૂર્તિ સિવાય બીજે કંઈ મન રાખતા નહીં, જગતની વાસનામાં, જગતના જીવોમાં કે જગતના પદાર્થોમાં કંઈ મન અટવાવા દેતા નહીં, મહારાજ તમને તેડી જશે. બે ત્રણ ચાર કલાક થાય ને મહારાજ તેડી જાય. આવા ગામડે ગામડે પ્રસંગો, એવા ને એવા જ પ્રસંગો પાછા સદગુરુ નારાયણદાસજી સ્વામીના, કે સ્વામી પણ ગામડે ગામડે વિચરણ કરતા હોય અને કોક બાપાને એમ થાય કે સ્વામી આ કોરોનાના કાળમાં કોરોનાથી મરવું એના કરતાં તમે સામર્થ્ય પદ આપી અને ધામમાં મોકલી દો. નારણદાસ સ્વામી છે એ ચિઠ્ઠી લખે, બહુ જાજુ ન લખી શકતા અભણ હતા એટલે, પણ આમ ચિઠ્ઠીમાં લખે કે મહારાજ તમે આ ભગતને ધામમાં તેડી જશો, ને એ ચિઠ્ઠી છે એ મહારાજના ચરણમાં મૂકે. અને મહારાજ એમને બે ચાર પાંચ કલાક અઠવાડિયા 10 દિવસ જેવો સમય એ પ્રમાણે મહારાજ એમને ધામમાં તેડી જાય. બોલો, પછી સ્વામી એવું કહેતા, નારણદાસ સ્વામી, કે જેમની પ્રાર્થનાથી કામ થતા એ તો ધામમાં ગયા, એટલે અમારા ગુરુ એમને ચિઠ્ઠી લખવાની જરૂર ન પડે, એ તો ધામમાં ગયા, હવે અમે ચિઠ્ઠી લખનારા રહ્યા. કે આટલું સામર્થ્ય, ભગવાન જેવું સામર્થ્ય, ભગવાન એમના સંકલ્પ, એ સંકલ્પ કરે ને ભગવાન એમના સંકલ્પ પૂરા કરે, એટલું સામર્થ્ય હોવા છતાં એમનો દાસત્વ ભાવ કેટલો. કે અમારા ગુરુ એમનું સામર્થ્ય તો આખું અલગ, એમ બાલમુકુંદા સ્વામીનું સામર્થ્ય, મહારાજ એમના સંકલ્પ પૂરા કરે ને એ સામર્થ્ય કરતાય, તે એમનો દાસત્વ ભાવ. આટલું સામર્થ્ય આવ્યા પછી પણ એમનો જે દાસત્વ ભાવ મહારાજ પ્રત્યે, એ સંતો પ્રત્યે, ગુરુ પ્રત્યે, એ એમનું સૌથી મોટું સામર્થ્ય. સામર્થ્ય કરતાય મોટું સામર્થ્ય આ કહેવાય. કાલે જ વચનામૃત વાંચતા હતા ને વચનામૃતમાં મધ્યના 25મા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું, આપણે થોડાક દિવસ પહેલાં પણ એ રેફરન્સને યાદ કર્યો હતો, કે શ્રેષ્ઠ હરિભક્ત, પાકો હરિભક્ત કોને કહેવાય? તો કે જેમની પાસે કંઈ ન હોય, કંગાલ હોય, અને ત્યારે સંતને આગળ જેવી રીતે દિન આધીન રહેતા હોય, એ હરિભક્તને પછી ધન સંપત્તિ પ્રાપ્ત થાય, સત્તા પ્રાપ્ત થાય, એક ગામનું રાજ મળે, પાંચ ગામનું રાજ મળે, સમગ્ર પૃથ્વીનું રાજ્ય મળે. મહારાજે તો એટલે સુધી કીધું કે એમને ઇન્દ્ર પદવી પણ પ્રાપ્ત થાય. આટલે સુધી પહોંચે છતાં પણ એ જ્યારે કંગાલ હતા ને જેવા સંતની આગળ દિન આધીન રહેતા હતા, એવા ને એવા જ દિન આધીન રહે તો એ પાકો હરિભગત, એ શ્રેષ્ઠ હરિભગત. અને એવું ને એવું સંતને માટે કહ્યું, ભગવાનના જેવા ઐશ્વર્ય આવે, સામર્થ્ય આવે, અને છતાં પણ એ દિન આધીન રહે તો એ શ્રેષ્ઠ સંત છે. આ નારણદાસ સ્વામીમાં જોવા મળે કે ભગવાન જેવું સામર્થ્ય, ભગવાન જેવું ઐશ્વર્ય, અને છતાંય તે એમનો દિન ભાવ, એમનો દાસત્વ ભાવ, એ સંતો ભક્તો બધાને માટે એવું ને એવું જ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ક્યારેક ક્યારેક વાત કરતા ત્યારે નારણદાસ સ્વામીને 60 શિષ્યો હતા, આમ સ્વામીના શિષ્ય થવાનું ગૌરવ લેવાની ઈચ્છા બધાને, અને એવડા મોટા સંત, એવા ભગવાન જેવા સંત, એટલે સહેજે બધા શિષ્યનું ગૌરવ લે કે અમે એમના શિષ્ય છીએ એમ. પણ થોડીક સમજણમાં કાચપ રહેતી હોય એટલે સ્વામી તો બધા યથાર્થ પ્રસંગોનું વર્ણન કરતા, આપણે એવું ન કરીએ કે આવું થાય. એટલે કોક સ્વામીની પાસે જઈને એમ કે, અરે સ્વામી જોવો તો ખરા, તમારો ચેલો આવું કરે છે કે? એટલે સ્વામી એમ કે મારા કોઈ નહીં હો, કે 60માંથી એકય મારો નહીં, કે મારા આવડા બે. કે કેટલો એમનો નિર્લેપ ભાવ, અનાસક્ત ભાવ. અને બીજું કેવું સામર્થ્ય હોવા છતાં પણ એમણે પોતાને સેવક માનવાનું બંધ ન કર્યું. કે મારા આવડા બેનો અર્થ એમ કે જ્યાં સુધી એ હાલે છે ત્યાં સુધી મારે કોઈને કંઈ સેવાની બીજી ત્રીજી જરૂર નથી એમ. સદગુરુ નારાયણદાસ સ્વામીમાં આ જે ગુણો હતા એનાથી ભગવાન કદાચ એમને વશ હશે. એમનું ભજન, એમનું તપ, ગુરુનો રાજીપો, એ બધું જ છે. એકવાનાથી આટલા બધા ભગવાન રાજી થઈ જાય અને વશ થઈ જાય એવું તો ન કહી શકીએ. પણ મહારાજે જે શ્રેષ્ઠતા બતાવી છે, જે સામર્થ્ય આવવા પછી જે દીનભાવ રહે અને એને મહારાજ સમર્થ કહે છે, તો એવું સામર્થ્ય સદગુરુ નારાયણદાસ સ્વામીમાં, એવા શ્રેષ્ઠ પ્રકારના, શ્રેષ્ઠ કોટિના સંત, એટલે મહારાજ સહેજે એમને વશ થઈ જાય અને મહારાજ વશ થાય એટલે બધા કાર્યો થાય. વાલા ભક્તજનો, મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સદગુરુ નારાયણદાસજી સ્વામી એમને જેવી ભગવાનને વિશે નિષ્ઠા, ભગવાનની ઉપાસના, ભગવાનનો નિશ્ચય, ભગવાનનો મહિમા, ભગવાનનો દાસત્વપણો, સ્વામી સેવક ભાવ, સંતોમાં દાસત્વ ભાવ, ગુરુને વિશે એવી દિવ્ય બુદ્ધિ, ગુરુ બુદ્ધિ અને દાસત્વની બુદ્ધિ, એ બધા જ ગુણો આપણને સૌને પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે આવતીકાલથી સવારમાં 7 વાગે અહીંયા ધનુર્માસની કથા, શ્રી વાસુદેવ મહાત્મય એ ગ્રંથ જે શ્રીજી મહારાજને અષ્ટ સત્શાસ્ત્રો માન્ય કર્યા છે, એ 8 સત્શાસ્ત્રમાંથી અતિશય પ્રિય ગ્રંથ એટલે વાસુદેવ મહાત્મય ગ્રંથ. મહારાજે વચનામૃતમાં 2 વખત આ ગ્રંથની પ્રશંસા કરી છે. મહારાજ કહે કે અમે બધા જ ઇતિહાસ, પુરાણ, આ બધા ગ્રંથો સાંભળ્યા, પણ વાસુદેવ મહાત્મય જેવો ગ્રંથ એ ભગવાનના ભક્ત માટે બીજો એક પણ અમને નથી લાગ્યો. એટલે અતિ પ્રિય શાસ્ત્ર. મહારાજ એમનું કારણ પણ બતાવ્યું. મહારાજ કહે કે ભગવાનને ભજવાની રીતિ એ ગ્રંથને વિશે બતાવી છે. વાલા ભક્તજનો, આપણે સૌ ભગવાનને ભજીએ છીએ, ભગવાનને રાજી કરવા માટે મથીએ છીએ, તો શ્રીજી મહારાજે જે ગ્રંથને પ્રમાણિત કર્યો છે, જેમાંથી ભગવાનના ભક્તએ ભગવાનને ભજવાની, કેવી રીતે ભગવાનને ભજવા તો ભગવાન રાજી થાય એવી રીત શીખવા માટે, ભગવાનનો યથાર્થ મહિમા સમજવા માટે વાસુદેવ મહાત્મ્ય, વાસુદેવ એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ, એનો યથાર્થ મહિમા, ભગવાનનો કેવો મહિમા છે એ સમજવા માટે આવતીકાલથી ધનુર્માસની કથામાં અચૂક અને મોડા પડ્યા વગેરે, હલો, ટાઢનું બાનું કાઢ્યા વગર સમયસર બધા ભક્તજનો પહોંચી જશો અને સૌ લાભ લેશો એટલી વિનંતી સાથે અહીંયા કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.